શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 39મો પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે સુવ્રત મુનિ, ભગવાન શ્રીહરિના કથામૃતનું પાન કરતા મને તૃપ્તિ થતી નથી, માટે ફરી ફરી કથામૃતનું જ પાન કરાવો, કારણ કે તમારું અંતર કરુણાથી છલકાય છે. ભગવાન શ્રીહરિ વડતાલથી દુર્ગપુર પધાર્યા ને ત્યાં શું શું ચરિત્રો કર્યા, એ સમગ્ર ચરિત્રો મને સાંભળવાની ઈચ્છા વર્તે છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, તમે હરિકથા શ્રવણના રસજ્ઞ છો અને મહાબુદ્ધિશાળી છો, માટે સાવધાનીપૂર્વક સાંભળો. હું તમને ભગવાનના અન્ય ચરિત્રો સંભળાવું છું. હે રાજન, 33મા અધ્યાયને અંતે પારણા કરી શ્રીહરિ વડતાલથી નીકળ્યા એમ જે કહેલું, તે માર્ગમાં ભક્તજનોના ગામોમાં નિવાસ કરતા સંવત 1881ના વૈશાખ સુધી પડવાને દિવસે પ્રાતઃકાળે દુર્ગપુર પધાર્યા. શ્રીહરિએ સ્નાનાદિક આન્હિક વિધિ કર્યા પછી શ્રી કુર્મનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. તેમાં બ્રાહ્મણ તથા બ્રહ્મચારીઓને આદરપૂર્વક મિષ્ટાન્નના ભોજન કરાવ્યા. હે રાજન, તે પડવાના દિવસે જ ત્યાં જૂનાગઢથી હેમંતસિંહ રાજા આવ્યા ને ધોલેરાથી પુંજાભાઈ આવ્યા. બંનેનું એક જ સમયે ઉત્તમ રાજાના દરબારગઢમાં મિલન થયું. પરસ્પર કુશળ સમાચાર પૂછીને તેઓ શ્રીહરિની સમીપે દર્શને આવ્યા. આસન ઉપર શાંતિથી બેઠેલા ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમની સમીપે સામે બેઠા. ભગવાન શ્રીહરિએ બંનેને બહુ આદર આપ્યો. શ્રીહરિના દર્શનથી અતિશય આનંદ પામેલા બંને ભક્તજનોનું ઉત્તમ રાજાએ પણ સન્માન કર્યું ને બંનેએ ઉત્તમ રાજાના ભવનમાં પોતાનો ઉતારો કર્યો. હે રાજન, 2 દિવસ પછી અખા ત્રીજના શુભ દિવસે ચંદન યાત્રાનો ઉત્સવ કરી પોતાના નિવાસસ્થાને સિંહાસન પર વિરાજમાન થયેલા શ્રીહરિને પ્રણામ કરી તેઓ બંને તેમની આગળ જ બેઠા. પછી પોતાના અંતરના અભિપ્રાયને નિવેદન કરવાના અવકાશને જોઈ હેમંતસિંહ રાજા 2 હાથ જોડી ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે ભગવાન, મારું વચન સાંભળો. હે પ્રભુ, તમે જૂનાગઢ નગરમાં રાધા કૃષ્ણનું મંદિર કરાવો. મંદિરનું નિર્માણ થાય તો મને અને અન્ય પૂર્વાસી ભક્તજનોને બહુ આનંદ થાય. અમારા જૂનાગઢના નવાબ બહાદુર ખાન મુસ્લિમ રાજા છે, તે પણ મંદિર કરવાનું અનુમોદન કરે છે. હે સ્વામીન, અમારો આ મનોરથ તમે પૂર્ણ કરો, કારણ કે તમે અત્યારે ભક્તજનોના આવા પ્રકારના મનોરથો પૂર્ણ કરી રહ્યા છો. હે રાજન, આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ કહ્યું ત્યારે ધોલેરાના પુંજાજી રાજા પણ બંને હાથ જોડી હેમંતસિંહની જેમ જ ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે સ્વામીન, તમે અમારા ધોલેરા નગરમાં પણ મંદિર કરાવો, કારણ કે મારો તથા સર્વે પ્રજાજનોનો આ જ મનોરથ છે. હે પ્રતાપસિંહ રાજા, આ પ્રમાણે બંને ભક્તજનોએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે સર્વેના મનોરથ પૂર્ણ કરતા ભગવાન શ્રીહરિ હસતા હસતા તે બંનેને માન આપી કહેવા લાગ્યા કે, હે સુંદર વ્રતવાળા ભક્તો, તમારી બુદ્ધિ વિશુદ્ધ છે. તમે આ મંદિર કરવાનો બહુ સારો વિચાર કર્યો છે અને મારી પણ એ જ ઈચ્છા છે. તમારા બંનેના નગરમાં હું ચોક્કસ મંદિર કરીશ ને ત્યાં આવી મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાઓનું સ્થાપન કરીશ. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ બંને ભક્તજનોને કહીને પ્રથમ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે નિર્દોષ સંત, તમે આ હેમંતસિંહ રાજાની સાથે મંડળના સંતોને સાથે લઈ જૂનાગઢ પધારો. હે મુનિ, ત્યાં તમે શોભાયમાન પથ્થરોનું અતિશય મજબૂત મંદિરનું નિર્માણ કરાવો. હું શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા સમયે જરૂર ત્યાં આવીશ. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામી બંને હાથ જોડી, ભલે પ્રભુ, તમે જેમ કહ્યું તેમ હું કરીશ, આ પ્રમાણે તેમને કહ્યું. ત્યાર પછી ભગવાન શ્રીહરિ પોતાની આગળ જ બેઠેલા અદ્ભુતાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે હે મુનિ, તમે આ પૂંજાજી રાજા સાથે તમારા મંડળના સંતોને સાથે લઈ ધોલેરાપુર સીધાવો. ત્યાં પણ અતિશય શોભાયમાન શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર નિર્માણ કરાવો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરી ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે હે પ્રભુ, ભલે, હું આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ. પછી નૃસિંહ જયંતીના ઉત્સવ પર્યંત ત્યાં ગઢપુરમાં રોકાયા. ઉત્સવની સમાપ્તિ કરી શ્રીહરિની આજ્ઞા લઈ બ્રહ્માનંદ સ્વામીની સાથે હેમંતસિંહ રાજા અને અદ્ભુતાનંદ સ્વામીની સાથે પૂંજાજી રાજા અતિશય આનંદ પામતા પોતપોતાના નગર પ્રત્યે ગયા. બ્રહ્માનંદ સ્વામી અતિશય ચતુર શિલ્પીઓ પાસે વિશાળ મંદિર તૈયાર કરાવવા લાગ્યા. પૂર્વવાસી હેમંતસિંહ આદિ સર્વે ભક્તજનો બ્રહ્માનંદ સ્વામીના વચન અનુસાર જે જે સામગ્રી જોઈએ તે તત્કાળ હાજર કરવા લાગ્યા. તે જ રીતે ભગવાન શ્રીહરિની આજ્ઞા પ્રમાણે અદ્ભુતાનંદ સ્વામી પણ ધોલેરા નગરમાં દયારામ, ભૂષણ આદિ શિલ્પીઓ દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કરાવવા લાગ્યા. તે ધોલેરા નગર નિવાસી પૂંજાજી આદિ ભક્તો પણ અદ્ભુતાનંદ સ્વામીના વચનને અનુસારે મંદિરમાં ઉપયોગી જે કાંઈ કાર્ય હતું તે કરવા લાગ્યા. હે રાજન, બ્રહ્માનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી મંદિર નિર્માણાર્થે ગયા પછી ભગવાન શ્રીહરિએ પોતાના ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી સાથે સંવત 1881ના વૈશાખવદ 5મના શુભ દિવસથી બ્રહ્મ વૈવર્ત પુરાણ સાંભળવાનો પ્રારંભ કર્યો. પુરાણનું શ્રવણ કરતા ભગવાન શ્રીહરિએ સંવત 1882ના ભાદરવા માસમાં ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ વૈવર્ત પુરાણ શ્રવણની સમાપ્તિ કરી આ પ્રમાણે 3.5 મહિના સુધી એ ગ્રંથનું શ્રવણ કર્યું. ત્યાર પછી તે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની માટીની મૂર્તિ તૈયાર કરાવી મોટા ઉત્સવ સાથે વિધિપૂર્વક તેમની પૂજા કરાવીને તેમને રાજી કરવા ઘણા ઘી મિશ્રિત ગોળના લાડુઓનું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. હે રાજન, પછી શ્રીહરિ નિત્ય પંચમ સ્કંધનું પ્રેમથી શ્રવણ કરતા તે પંચમ સ્કંધની પણ આસોવદ ધનતેરસના દિવસે સમાપ્તિ કરી વક્તા પ્રાગજી પુરાણીને મહાવસ્ત્રો તથા સોનાના કડા અર્પણ કરી સંતોષ પમાડ્યા. ત્યાર પછીના 14મે દિવસે શ્રીહરિએ શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે મોટો ઉત્સવ ઉજવી પોતાના કુળદેવ હનુમાનજીની સંગવકાળે પૂજા કરી ને તેમને પ્રસન્ન કરવા માટે તેમના જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા મુકુંદાનંદ વર્ણી આદિ બ્રહ્મચારીઓની પૂજા કરી. પછી ભગવાન શ્રીહરિએ દીપોત્સવીનો અને અન્નકૂટનો મોટો ઉત્સવ ઉજવ્યો. પોતાના માતા પિતાના જન્મોત્સવનો ઉત્સવ વડતાલપુરે ઉજવવાની ઈચ્છાથી શ્રીહરિ સંવત 1882ના કારતક સુદ 4ના દિવસે ગઢપુરથી વડતાલ જવા નીકળ્યા. હે રાજન, તે સમયે પોતાની પત્નીઓએ સહિત રામપ્રતાપજી વગેરે શ્રીહરિના ભાઈ આદિ સંબંધીજનો તેમજ પત્નીઓએ સહિત ગઢપુરવાસી અન્ય ભક્તજનો પણ પોતપોતાના અન્ય સંબંધીજનોની સાથે ઉત્તમ રાજાની આગેવાની હેઠળ તત્કાળ ભગવાન શ્રીહરિની પાછળ ચાલવા લાગ્યા. માર્ગમાં આવતા અનેક ગામવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિનું પૂજન કરતા હતા. અશ્વારૂઢ શ્રીહરિની પાછળ ઉત્તમાદિ અનેક ઘોડેસવારો આવી રહ્યા હતા. આ રીતે ચાલતા ભગવાન શ્રીહરિ કારતક સુદ ગોપાષ્ટમીના 4થા મુહૂર્તમાં વડતાલપુર પધાર્યા. તે સમયે વડતાલવાસી ભક્તજનો તથા યાત્રાએ આવેલા અન્ય ભક્તજનોના સમુદાયો ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. મંગલ વાજિંત્રોનો મધુર નાદ કરતા તે ભક્તજનોની સાથે ભગવાન શ્રીહરિએ પુરમાં પ્રવેશ કર્યો ને અતિશય સ્નેહપૂર્વક શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ મંદિરથી નૈઋત્ય ખૂણામાં રહેલા હરિમંડપ નામના પોતાના હંમેશના નિવાસસ્થાને ઉતારો કર્યો અને જુદા જુદા ભવનોમાં પોતાની સાથે પધારેલા બંને ભાઈઓને પણ ઉતારા કરાવ્યા. તેમાં મંદિરથી અગ્નિખૂણાના ભવનમાં રામપ્રતાપભાઈના પરિવારને અને મંદિરથી પશ્ચિમ દિશાના ભવનમાં ઈચ્છારામભાઈના પરિવારને ઉતારા અપાવ્યા. દૂતોને મોકલી બીજા નગરોમાંથી ભક્તિધર્મનો જન્મોત્સવ ઉજવવા માટે સામગ્રીઓ ભેળી કરાવવા લાગ્યા. પછી ભગવાન શ્રીહરિએ પોતાના આગમનના બીજા દિવસે સતયુગની પ્રથમ તિથિ જાણી કાર્તક સુદ નવમીના દિવસે બ્રાહ્મણોને ગાય આદિકના મહાદાન કર્યા અને દશમીના દિવસે પોતાના માતા ભક્તિદેવીના વાર્ષિક શ્રાદ્ધમાં હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવી તૃપ્ત કર્યા. હે રાજન, ઉદાર મનવાળા ભગવાન શ્રીહરિએ ચક્રવર્તી રાજાઓની માફક સંવત 1882ના કાર્તિક સુદ એકાદશીના દિવસે અનેક પ્રકારના વાજિંત્રોના મધુર ઘોષની સાથે મહાપૂજા વિધિ કરવાપૂર્વક પિતા ધર્મદેવના પ્રાગટ્યનો મોટો જન્મોત્સવ ઉજવ્યો ને સુંદર વસ્ત્રો અને દક્ષિણાના દાન કરી વિપ્રોની પૂજા કરી. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ જૂનાગઢ તથા ધોલેરા મંદિર નિર્માણની આજ્ઞા આપીને ધર્મભક્તિના જન્મોત્સવો ઉજવવા વડતાલપુર પધાર્યા એ નામે 39મો અધ્યાય પૂર્ણ થયો.